બંને સાથે નહીં એટલી બધી નહીં નહીં કે ચીકણી ફાયલો આપડે ઉભી કરી ચીકણા મારે ચીકણી હતી મોડી થઈ ગઈ બધું ચાલુ થઈ ગયું તું તારે જાય નહીં ચીકણો નહીં બગીચો આપણે ચોરી પડે આપડે સીધી દશા થાય એની જગ્યા જ હારો છે શું કહ્યું દીવો કરવા આવી બાકી મને મારી જગ્યા કયું સારું છૂટા હાલ હાય હાય હાય હાય સાતે વર્ગડા જ કઈ છોકરા ચીકણી ફાયલો છે મારી સાતે વર્ગડા જેમ કે તેમ સમજી જાય જેમ કે તેમ સમજી જાય ના થાય તો દાદા નામ દે છે કે દાદા ચીકણી ફાઇલ નિકાલ કરી માથે દાદા હોય પછી શું વાંધો જો ને અમારા માથે શ્રી મંદિર સ્વામી છે ને તમારા માથે દાદા પછી શું વાંધો તમારી ચિંતા ઘટાડી એમ નથી કરતા કેમ તમારી ચિંતા ઘટાડી નથી કરતા પછી વાત કરે કેમ કોઈ ભૂલ કરીએ એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાં એ પ્રતિક્રમણ કરીને શુદ્ધ કેમ ના થઈ જવાય મનનો ભાવ આનંદિત છે એકાદ દાડા સુધી વળગેલો કેમ રે ભાવ કે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ એવું મનમાં રહ્યા કરે વળગેલું રે એમાં શું વાત હશે પસ્તાવો વધારે તો ફરી થાય નઈ ભૂલ જાગૃતિ નુકસાન કરે ને સોન વગે છે તમારે પસ્તાવાનું જરૂર નહીં તમારે તો આ જરૂર હતા પસ્તાય જયારે કર્યું એ પસ્તાય આપડે કર્યું નથી અને કોઈ વાર એવું બની શકે ખરું કે આપણને ભૂલ લાગતી હોય છતાં સામા માણસ ને ધ્યાનમાં બી ના હોય એવું બને ખરું રોજે એવું બને તો પછી એમાં આપણે પસ્તાવાનું શું રે મને બધાની ભૂલ લાગતી હોય એમને ખબર જ ના એમ નહીં પણ મને લાગે કે મેં તમારી ભૂલ કરી પણ આપને થયું જ ના હોય કે એને મારી ભૂલ કરી છે તો હું જે પસ્તાવો કરું એનું શું થાય તમે પસ્તાવો કરો મેં ભૂલ કરી તો તમે છૂટી ગયો તેરા નામ જે ના હોય કે ના હોય એમાં આપણે શું મને થયું કે મેં ભૂલ કરી એટલે એની પોસ્ટ ઓફિસ બંધ થઈ જાય આપણે શું આપડી પોસ્ટ ઓફિસ ચાલુ છે આપડે સિક્કો બાજુ આવડો આવડો વાગે તો સવાર બાજુ શું કહે અથવા તો એવી બુદ્ધિ જશે કે થોડે થોડે દિવસે કઈક ભૂલ શોધીને ડખો કર્યા કરે છે કોણ ચેતવે આ દુનિયામાં? કોઈ ચેતવે ના આવે. આમે જ્ઞાન મૂક્યું છે, ચેત્યા કર નિરંતર ચેતવે. પદ્મત ગવડાવો આજે બરોબર જામીન બેઠો ઠપકો બાજી દેવો નથી. આવું આવું ઘણું કરત જ નહીં. ચાલો ભાઈ અલે મય દેખાય છે તો દ્રશ્ય છે, ભગવાન દ્રષ્ટા છે. હું આ દ્રષ્ટા ને કોઈ કાઢી મય દેખાય છે તો દ્રશ્ય છે. શું છે તમે સમજાય વાત? ભગવાન કેવા છે? દ્રષ્ટા છે, દ્રશ્ય છે. જ્ઞાતા દ્રષ્ટા, દ્રષ્ટામાં ફરી કાઢ. આવું નવું હે આનંદ દ્રષ્ટા છટકા છટકા. ઠંડક રે એટલે આપડે એને કહીએ છીએ કે તું છોડી ના દઈશ. આવું એકાગ્રતા રે ને થોડું ઘણું. હા છોડા દઈએ તો બધા રમી રમવા જતો રમી. પણ સાચું તો એવું ના મળી શકે કરેક્ટ નહીં તો તારું બીજું હાથું ઘટશે નહીં. મને હાથું મળ્યું પછી હાથું રહ્યું નહીં ખોલવાનું. જમી લો તમે, જમી લો. 5 મિનિટ માં આવે દાદા. જોખમદારી અને આ લોકો બાપ ને શું જાય છે? આ તો ચોપડ અલપી જાય એવા લોકો છે. જે ચોપડવાની હોય ને તે પી ગયા. એમના એમના કર્મ જુઓ, રેતચેડ કર્મ. મેં તો દુઃખ તો હોતું છે. દુઃખ સંસારમાં કેમ થયું હોય? યુ આર ધી ઓનર ઓફ ધીસ વર્લ્ડ. ભગવાન તો તમારું સ્વરૂપ છે, બીજો કોઈ નથી. બાંધ્યો નથી પણ છે તમારું જે સ્વરૂપ છે એ જ ભગવાન. એ વાત સાંભળેલી બધા છે. તમારું સ્વરૂપ છે ભગવાન છે એવું ના નહીં હવે નહીં. તમારું સ્વરૂપ છે એ જ કૃષ્ણ. હું લોકોને એ શીખવાડું છું, કઈ જાતને ભડક રાખશો નહીં. તમે તમારા પ્રોજેક્ટર છો માટે સીધું કરી નાખો. હવે તો કાલથી સીધું થવા માટે શું કહ્યું? અત્યારે થઈ બગડી ગયું, એ બગડી ગયું. નવે છે સુધારો. કોઈ ઉપરી નથી, ઉપરી તમારા બ્લન્ડર છે, મિસ્ટેક છે ઉપરી. શું કહ્યું? તમે જે બ્લન્ડર કર્યા છે તે અને મિસ્ટેક. એ ભગવાન ઉપરી હતો શું? એનો ભગવાન તો પોતાનું સ્વરૂપ છે, સેલ્ફ છે. શું છે? જ્યાંથી સેલ્ફ નું ભાન નથી ત્યાં સુધી છે તે હે ભગવાન ને હું ભગત. ભાન થઈ ગયું, તૈરૂપ થઈ ગયો. શું પણ આખી દુનિયાનો ભગવાન નહીં, પોતાનો જ, પોતાના જ બાઉન્ડ્રી નો. દરેક માણસ ભગવાન છે, પણ જો થાય તો પ્રગટ થાય તો અથવા અંધારામાં કેમ નો ભગવાન થાય? ભગત થઈને બેઠા ચમડી વગાડ્યા જ કરીને તારી અંદર રાત દાડો અને 11 કર્યા જ કરી અને ગોકળ આઠમના વરગડા કાઢ્યા જ કરતા. કૃષ્ણ ભગવાન નો જન્મ થયો. હારું મશ્કરી બહાર કરે છે, ક્યાં હારું મશ્કરી કરે છે? લોકો ફાઇન વાળા કે છે ભગવાન જન્મ થાય છે કેમ ભગવાન કરે છે? આ બધું તો લોકોને યાદ રહેવા માટે કર્યું છે. શું તમે અવરા પડશો નહીં, લોકોને ફાયદા કરે છે મારા. તમે કઈ એ નિમિત્તે યાદ રહે ને બધું, એ નિમિત્તે કઈ અપાસ વપાસ ક્યાં છે? હું ભગવાન પાસ કૃષ્ણ ને પાણું હોય ભગવાન આલ્યા. તમારું ઉપરી બ્લન્ડર છે, મિસ્ટેક બ્લન્ડર. શું નામ તારું કહ્યું? રાજેન્દ્ર. હું રાજેન્દ્ર. મોટા મોટું બ્લન્ડર અને મિસ્ટેકો તો પહાડ કે નહીં ઢગલે બંધાય માથા વા, એટલી મિસ્ટેકો ભરી. હા તો મિસ્ટેકો દેખાય, ભૂલો દેખાય છે. હવે પોતે જજ, પોતે વકીલ અને પોતે આરોપી. કેટલી ભૂલો કાઢે તેનો માર કાકા કરે. ભગવાન ભગવાને બનાવ્યું કે ભગવાન માર પડ્યો, ભગવાન મારી ખોટ ગાળી મારો છોકરો ભાઈ નાખી શકે. મારો છોકરા મારી નાખ્યો ભગવાને, ધંધો મારો ખોટ માં ગયો ભગવાને ગાળ્યો. તમારા ત્યાં હું ગમે ને ખોટ ગયા ભગવાન ગાળી. આખા હિન્દુસ્તાન માં એક એક બાવો ને એક એક બધા કરે, કોઈ માથે લેતો લે કે આ લોકો અક્કલ વાળા માથે લેતા છે. કોકની પર ઢોળ્યા વગર રહે જ નહીં. અને પાડોશી પર ઢોળે તો પાડોશી વડવા આવે. જેની પર કોઈ વડવા ના આવે, ભગવાન મા બાપ ને કોઈ વડના નહીં, ભગવાન પર ઢોળે. પણ તે છે તો કર્મ બંધા છે. ભગવાન જોડે આવું ના કરાય. ભગવાન તો ભગવાન છે, જેનું નામ સંભાળતા કલ્યાણ થઈ જાય. તમે તમે એમ કહો છો પ્રેમ તો જગત જોયો જ ના હોય. જગત થી ક્યારેય પણ પ્રેમ જોયો નથી. પ્રેમ તો જ્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે હોય, તીર્થંકર હોય, કૃષ્ણ ભગવાન હોય ત્યારે પ્રેમ હોય. પ્રેમ તો હોતો છે યાત્રાકતી બધી. કોઈ જીવડું એવું પ્રેમ ભાર હોય શકે નહીં. ભગત ના હોય, ભક્તો એ ના હોય. ભગત હોય તો પ્રેમ ભાર હોય જ નહીં. ભગત તો ભગવાન ઉપર પ્રેમ તે હોમ પી આ શક્તિ એ. અને ભાઈ ના છોકરો પણ ભક્તિ યોગ, કર્મ યોગ અને જ્ઞાન યોગ ત્રણ રસ્તા બતાવે છે. ત્રણ રસ્તા બતાવે છે ભગવાન ને મેળવવાના. રાઈટ, તમે કહો છો કે ભક્તિ યોગ ઇઝ નો ગુડ, ભક્તિ યોગ સારો નથી એવું તમે કહો. યોગ જ મુખ્ય વસ્તુ છે. આખા હિન્દુસ્તાન એ કોઈ લાગે ભક્તિ આવડતી હોય નહીં. અને આ તો ભગત થયો તો બોલાય, એ તો વહુના ભગત છે તો બધા. અને બહાર ભગવાન ની ભક્તિ કરે છે. મહી અંદર ભગવાન વહુનો ભગત છે અને લક્ષ્મી ના ભગત છે અને વિષયો ના ભગત છે. બાવા શું કહ્યું? લડ્ડુ કાય જગ્યા હમ હમ ના ભગત હમ હમ ભક્તિ તો ઊંચા ઊંચી ભક્તિ હવે તો કામ જ ના થાય. હેલો ભક્તિ તમે એમ કેમ કહો છો કે ભજન નહીં ને આ બધું બધું નકામું છે, બીજું બધું ભક્તિ કરો એ બધું. જે ભક્તિ કરવાથી તરત જ શાંતિ ને સુખ ને એને ચિંતા ને બંધ થઈ જાય બધી. મારા જેવો માણસ હોય ગીતા વાંચતો હોય અને આ બધા રસ્તા બધા, એને કેવી રીતે સમજણ પડે કે શું સાચું શું કરો? પણ તમને જેવું મળ્યું એવું માથો ફોડો. જેવું મળ્યું તો માથો ફોડો. સારું મળ્યું હોય તો માથો ફોડો. મળે ક્યાંથી? એવો ભાગી નથી લાવે, આ તો કંભાગી મુવા છે. રાત દાડો ચિંતા અનુકળ્યા, રાત દાડો ચિંતા અનુકળ્યા, પછી છોડી નાખી દે જુદી પછી બહુ ડાયવર્સ દેખ પછી ભગવાને ભક્તો ના આવડ્યો હોય ત્યારે ભગવાને આવી રીતે ભજ્યા. ભગવાન ભક્ત કોઈ દળે એમ કે ભગવાને મારો આ છોકરો ભાઈ ને કહ્યું, કેટલો વિરોધી હોય ત્યારે બોલ. ભગવાને મને નુકસાન કર્યું એમ કે કેટલો વિરોધી હોય ત્યારે. અને ભક્ત કોઈ દળે એમ બોલે, એ મારું મામેરું પૂર્યું, તારે તો મારું રૂપિયા દિધન ના પૂરે. ભગત ગોડો છે ભગવાન, પક્ષપાતી છે ભગતડો નો. ભગતડા તો ત્રણ પીસી શેર મળ્યા કહે, જે ભક્તિ સમજતા નથી. ભક્તિ તો કે ભગવાન આદર થઈ જવા છે. હા તારી ભક્તિ છે, થઈ જાય છે આદર. આ ભક્તિ જે હતી સમજવું પડે. રાજેન્દ્ર સમજાવ્યા તું ચોપડ પી ગયા, પી પછી કે ડાક્ટર ની દવા ખરાબ હતી, મારે તને પીતા નહીં આવી તે પણ તું ભાવ નહીં કરતું કઈ શું કરે. પ્રૂફ જોઈએ માણસ, જે ભક્ત માણસ પ્રૂફ હોય બાયડી ચડકા ને તો હશે શું કરે, પ્રૂફ હોય. કારણ કે એને ભગવાન માં જ બધી ચીત બીત છે, એટલે સર ભાઈ આપડે ભગવાન ખાલી છે. એટલે સાચા ભક્ત થાવ, ભગવાન ખુશ છે. આ ભક્તિ કે દોડ હવા ડ્રિંક કરાવીને, અને તે મન તો ચીત છે કોણે ના રે, કેટલો વખત રહી છે તે કોણે. થોડો વખત થોડો વખત ભક્તિ કેવાય, ભક્તિ ભગવાન આગુ બાજુ ના થાય એટલે ભક્તિ કે. તો ભગવાન પર ભગવાન ઉપર ભાવ જ નથી લોકોને. લોકોને તો હમણાં બેંક માં ડોલર કરવાનો હોય ને તો ચિત્ત એકા કરે, એ ભક્તિ સાચી. બીજું કશું યાદ ના આવે, એકાગ્ર રહે બેંક પર દોઢ ઘંટે. અને ભગવાન ની ભક્તિ એટલે ક્યાંય મૂવો હોય, ઓફિસ માં ગયો હોય, ઇઝ ઇટ પોસિબલ? હું કહું છું તે દોઢ ઘંટે કેમ નહીં થતું આગુ પાછું, કારણ લક્ષ્મી દીદી પીતી છે અને ભગવાન ઉપર નથી પીતી. જો મને ભગવાન પીતી જ્યાં બોલાવતા હશે જ્યાં બોલાવતા હશે. અને વસ થઈ ગયા મન તો આખા જગત નો આખા બ્રહ્માંડ નો નાથ તે મને વસ થઈ ગયું. જો મારી ભક્તિ કેવી છે, એક પૈસે ના દે, માન ના દે, તાન ના દે, અપમાન ના દે, ભીખ ભીખ ને ભીખ, માન ની ભીખ, કીર્તિ ની ભીખ, લક્ષ્મી ની ભીખ, સ્ત્રીઓ ની ભીખ, વિષય ની ભીખ, ભીખ ભિકારમ માં શું જઈને લેવાયો હતો ભગવાન પાસે. ભગવાન ઘોડો નથી દયાળુ હોય, ભગવાન દયાળુ છે. તને કેવું લાગે, ઘોડો છે તો દયાળુ હોય. ઉંદર જતો હોય ને એની પાસે બિલાઈ જતી તો બિલાઈ મારે સમડો દયાળુ દીકરો. દયા કહેવાતી છે ઉંદર બચાવવા માટે પ્રયત્ન કરે, શું કેવાય. ના ના, ઉંદર બચાવવા માટે બિલાઈ શું કરે, બીજા આપડા લોકો શું કરે કે મારી ઘોણસી માંથી તોડી નાખી એને બિચારી બે બચ્ચો હતા ત્યારે ખડી મળે. અને આ કરવી દયા કઈ થી પાછો આવો તું દયારું એક બાજુ ઉંદર પર દયા કરશે, વળી પર નિર્દયતા કરશે, એ કઈ જતો દેરું બધા દયા નીકળ્યા છે. ઉંદર પર દયા કારણ કે બિલાડી ને તમે સુંદર આપો તો ભૂખી હોય તો નહીં ખાય. ભૂખી હોય તો નહીં ખાય એને ઉંદર જેવું દેખાય છે તો એ ખાશે. એમ શું કારણ છે? એનો ખોરાક નથી, એનો ખોરાક છે તે જ થાય છે. અને હિસાબ છે જગત તો. આ દરિયાની મેં કોણ વાવવા જાય છે? તો અનાજ વાવે છે લોકો. હા, કમવા દયા પાક્યા એવા ને ગોળામાં બિલાડીઓ મારી નાખે છે. કઈ જાતના પાક્યા છમવા? જ્યાં તો વિચાર કરો બીજા પર નિર્દયતા થાય છે. એ નિર્દયતા ફળ શું આવશે? ભણો છો કેટલા આવતા ખાધા વગર રખડી મરશો. એનો સંસાર તોડે બિચારીનો. ભગવાન એક આવવાનું ભવન છે તેથી અવડવા નીકળ્યો છું. રાગદેશ વગર વળું છું. કેવું રાગદેશ થી વળેલું છૂટું પડી જાય, મન જુદું પડી જાય. મન બગડવા નહીં દેવાનું. કારણ તારું માને મારું જ મન હું જ છું. હમો કરવો પડે. જેમ કોર્ટને કોર્ટની મેં ધૂળ ભરેલી હોય આમ કરે જતી રહ્યા રાજેન્દ્ર. આપડે સમજવું પડશે આટલો હલો સમજવું પડશે. ગપ્પુ નથી જગત. એક શબ્દ અવરો નહીં બોલવા. વર્લ્ડ માં કોઈ એક શબ્દ અવરો નહીં બોલવું. આ પછી શક્તિ એક શબ્દ અવળો બોલ્યો નથી. બધા પુસ્તક માં લખાય છે. અત્યારે લખાય કરે આજે શબ્દ બોલો. આઈ એમ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. એક એક શબ્દ નો અને દરેક શબ્દ નો હું ફરી ગમે ત્યારે પણ એને એક્સપ્લેન કરવા તૈયાર છું. શું કહું? એટ એની ટાઈમ તમે આ બોલ્યા હતા. ત્યારે આ લોકો માંથી રોગ જાય ને આ નયો જોર કેટલો બધો સડેલું ગયું. સડી ગયું તદ્દન સડી ગયું. જો શાંતિ નથી ભાઈ. જો દાદા આમ થઈ આવી ના આવી લાગલ પુસ્તક રૂકાય. અરે સાચું વિજ્ઞાન કહ્યું કે જે વ્યવહાર ને એક્સેપ્ટ કરે તે વ્યવહાર ને ખસેડે તે સાચું વિજ્ઞાન ના કહેવાય. સાચું વિજ્ઞાન કહ્યું કે જે વ્યવહાર ને એક્સેપ્ટ કરે તે એક્સેપ્ટ કરે તે છોકરો જલ્દી આવજો પાછા. અને આ વઘાર કરવો મારે ચાક પર. બહાર ગયો ભગત મેળવ કેમ છે ચંદુલાલજી? ભૂલી ગયો બધી શું અને પછી અરે હું આ વ્યવહાર ચૂક્યો ફરી પરણવાનો અધિકાર નથી. અરે પરણવા ના દેવો અનંત અવતાર માં ભટકાઈ મારો છું. હા વ્યવહાર ચુકાય નહી. એક દુઃખ ના કરાય બહુ ને દુઃખ ના કરાય. આવું દુઃખ કોઈને દુઃખ ના કરાય એનો વ્યવહાર કહેવાય. આ તો વ્યવહાર ને એક્સેપ્ટ કરે સાચું વિજ્ઞાન. વ્યવહાર ને ખસી રહે સાચું વિજ્ઞાન નહીં. સંભળાય છે ને? પછી ન્યુ જર્સી થી કીર્તિભાઈ શાહ છે. સત્સંગ સાંભળે છે તમારો? કીર્તિભાઈ શાહ જય સચિદાનંદ. બોલો શું કેવું છે? સચ્ચિદાનંદ છે ને બધું? હા, નિર્વેર સાથે વાતચીત કરો, મને હભરાતી નથી. વ્યવહાર માતા આપે, નિશ્ચય ને નિશ્ચય જ્ઞાની આપે, પછી કશું જાણવાનું રહેતું જ નથી. વ્યવહાર માતા આપે ને નિશ્ચય જ્ઞાની આપે, પછી કશું જાણવાનું રહેતું જ નથી. હા, મારે આપણા સંસ્કાર આવે ને એ બધો વ્યવહાર પછી છે લેવાના. અને નિશ્ચય એટલે રિયલિસ્ટિક થિયરી, આ રિલેટિવ માતા આપે બધું. રિયલી શું છે? રિલેટિવ વિનાશી થાય બધું. અને અવિનાશી શું છે? એની જ્ઞાન આપે. શું કહ્યું? જે જાણતો હોય અવિનાશી તે આપે ને. બરોબર ને? પછી આગળ આવી પડેલા વ્યવહાર ને ક્યારેય ધક્કો ના મરાય. પહેલો વ્યવહાર પછી નિશ્ચય. આ લોકો કે છે ભગવાનની ભક્તિ એટલી કરો એટલે ખાવાની જોઈએ, એ જોઈએ ને એ જોઈએ. વહેલો આ જોઈએ તૈયાર તો ભક્તિ હાઈ થાય. અહીં છે કોણ ના હોય ભૂખ નું તે જ ભક્તિ થાય. બોલે ના આવતા હોય તો તેમની ભક્તિ કરું. કૃષ્ણ કૃષ્ણ ખવાય છે તારે ડાહી જાય બધા, તારે દોડે ના આવે એટલે બધા ભાગે. મગજ ને બઉ ફગડાવું પડે આથી બે ચાર. વ્યવહાર આપણે ચોખ્ખો હોવો જોઈએ તો જ આત્મા ચોખ્ખો થાય. કોઈનો બૂમબરાડો ના હોવો જોઈએ. વ્યવહાર આપણો ચોખ્ખો હોવો જોઈએ તો જ આપણો આત્મા ચોખ્ખો થાય. કોઈનો ભૂમ કોઈની પ્રેમ ના હોય, કોઈ વાંધો વધતો ના હોય. શું કહ્યું? અત્યારે મારા પાડોશી આડોશી બધા જહા કરે મુંબઈ મુંબઈ બધે એટલે દાદા એટલે દાદા. કારણ કે અમે તને તું પૂછવા આવ્યો ને તને કહી દે પહેલેથી કે તું વાંકો તો થશે પણ મારે ના થાય. તું રોટું બોલજે પણ મારે ના બોલાય. શું કહ્યું? હું જવાબદાર માણસ છું, તું જવાબદાર નહીં. તારી શું જવાબદારી? મારું છતાં અહીંયા આગળ આખી દુનિયા બધા ખાવા પડે લોકો. તમે ને એટલે ચાલ. તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી, તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર વ્યવહાર. તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી, તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર વ્યવહાર. સમજ? ભગવાન વિચારે છે ને અત્યારે. ભગવાન ભગવાનની જગ્યાએ ભગવાન તો રિયાલિટી માં આવવું હોય તો હું છું તારા માટે. નહીં તો મેં તને આપી દીધેલું છે મારી પાસે. એ તારો પ્રકાશ અને આનંદ એને તારે જે ઉપયોગ કરવો કરી જાય. ચોરી કરી જોઈ કરીને દરસ જે કરી તેનું જોખમ ધરતું. શું કે છે? ખોટું કે છે? મારી જોખમ જાય પ્રકાશ આપે. પ્રકાશનો દુરુપયોગ કરું તો તારી જોખમ જાય. સર ઉપયોગ કરું પણ એ સદઉપયોગ ને દુરુપયોગ ક્યાંથી ખબર પડે માણસને? હા, એને કેવા હલકા પ્રકાર સંજોગ મળે ને ત્યાં શ્રદ્ધા બે જાય ને એટલે દુરુપયોગ થાય. એટલે ભગવાન પહેલાથી કહ્યું સત્સંગ મળે જો, સત્સંગ મળે જો. સત્સંગ એ આ દુનિયા જીવન છે. શું છે? કુસંગ તો પછી પહેરી જાય ને દારૂ પી હે બીજું પી ખરાશ ઘરમાં ખરાશ છે. બધી કઈક નલાયક થઈ ગયો એકદમ. આપડે શાંતિ થાય, આનંદ થાય. કઈ ગુલાબ નું ફૂલ દેખે છે તો સરસ મનુષ્ય દેખાય ગમે નઈ. એક અગરબત્તી સુગંધી આપે અને મનુષ્ય દુર્ગંધ ગંધાય. કઈ જાતના લોક છો તમે? ઇન્ડિયનો ગંધાય ભાઈ. કોઈ કોઈ સુગંધ જ નહીં આવે એટલે પચી પચી વેલી એરિયા પૂરી સુગંધ થાય. ખરાય ના દેવાય સુગંધ. આ અગરબત્તી ફેલાય છે માણસ ની ફેલાય ના ફેલાય. તે વડોદરા શહેર માં તો રોજ વડોદરા કોણ ફેરાયેલી દેખી? મરી ગયા એમ મરી ગયા. હવે આવા ચીવડા એક કૂતરા ખાય પીને મરી જાય એમાં તે શું કરી દે? મનુષ્ય પણ ખોયું, મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી, અત્યંત ચિંતામણી દે મનુષ્ય કહેવાય. ખાણી પીણી માં વરત એ પાડતા ના આવડી, હજુ એ લાગતા દખા દખા દખા વળવાય વળવાય. વરત ને કઈ બેન કેમનું ધણી જોયે, એવું એ તો બોલશો જ નહીં, પૂછશો જ નહીં, કે છે તમે કઈ પૂછું ભાઈ, હું સમજી દઉં ને. સમજો વાત પૂછ્યા, હજી તો અત્યારે બધા બેઠા કોઈ મધ્ય પડે તો દાદા કરાવે. પણ તો પછી તો જેવી રીતે બહેનો કમ્પ્લેન કરે ભાઈ ની, તે ભાઈઓ બહેનો ની કમ્પ્લેન કરે ખરા, જેવી રીતે બહેનો ભાઈઓ ની કમ્પ્લેન કરે. કમ્પ્લેન એક બાજુ ના હોય, એક કરી ના હોય, બંને ની ભાઈ શું કરું, પણ કમ્પ્લેન ના થાય એવા માણસ ની જરૂર છે મારે, એવા માણસ થાવ એવું કઉ છું. શું કેવું, કમ્પ્લેન આપડા રાત્રિ માણસ જોડે કમ્પ્લેન, હાઉ કેન યુ ડુ ધેટ, એ કેવી રીતે કરવાનું. રાત્રિ માણસ જોડે કમ્પ્લેન હોતી રાત્રિ જ કેવાય. તમે કઈ પણ કાર્ય કરો, તમે કઈ પણ કામ કરો, કાર્ય કરો, એમાંથી કોક ને સંતોષ થવાનો, કોક ને નહીં સંતોષ થવાનો, કોક તો દુઃખી થવાનો જ. એ કદમાં જ આવડતું નહીં, એમ કેમ સંતોષ બીજાને, એક ને થાય સંતોષ બીજાને કેમ ના થાય, બધા લાડા જવાડી બધા સંતોષ થઈ જાય કેમ ના થાય. પેલા દોઢ ઘર દોઢ આપીએ, મને એક ઘર એક આપીએ, સંતોષ કેમ ના થાય. હા તો એક ને તું ભાગ મેળી આવું, એક ને લાડા મેળી આવું. તમે તમે કઈક એવી ક્રિયા કામ કરો જેનાથી કોક ને કઈક દુઃખ થવાનું હોય, અને કોક ને કઈ સાચું થાય ને, આ ધૈન થી દુઃખ નહી થાય. કારણ કે મારી પાસે લઈ જવો, સિક્કો મારી જવો છે, શું કે તું રખડેલ રખડેલ ચાલે, સિક્કો મારે નો કોલેજ માં સિવિલ એન્જિનિયરિંગ બઉ કિંમત છે તમારી, કિંમત દબાઈ ગઈ, ભાવ બેસી ગયા, હવે તો ભાવ ખુલી ગયા, ભાવ એકદમ ખુલી ગયા, હવે તો હા હવે ખુલી ગયા, આત્મજ્ઞાન લીધું એટલે ભાવ ખુલી ગયા. એવું છે ને, મારે તો આવા સિવિલ બધા આવેલા છે આપડે, તો એક સિવિલ તો ભરી ગયા છે, દાદાજી શું કરું, મને બધા થઈને બેસાવી છે, આપે છે ડોલર કે છે, તે મને છે તે બહુ છોડતો નથી, અને એક બાજુ બિઝનેસ માટે એક આ મળ્યા છે તે છોડતા નથી, એક એમના બિઝનેસ માં આવી જાય ભાગી જાય છે. તમારે કે દાદા શું કરું, છોડતો નથી, છોડતો નથી, કેમ ના છોડે, કહ્યું એનો પ્રેમ છે વિચાર, એને કે છોડે નહીં, નહીં છોડતો કે છે. તમે કહો એને એમ કે છે ગૌર હે છે, કે શું શું થયું, કઈ એ કે છે $1,000 વધારે પગાર હોય તો હું ત્યાં રહીશ, નહીં તો હું જતી રહીશ, એવું કે છે. કઈ કે છે $1,000 આપું છું, હા ત્યાં રહીશ બસ, બાકી થતો થશે, એ તો બાકી થઈ ગઈ, શરૂ થઈ ગઈ, ખૂટું ના થવું હોય તો કરામત ને કરવી પડે ને, છોડવું નથી એ વાત છું, કે પોતા લાલક છે એના તમે, અન્યાય કહેવાય, ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય, અન્યાય છોડવું નથી એના પોતાના સાથ માં છોડતો ને, છોડતો અમારો સાથ નહીં, મારે મારે બબલો બબલી નહીં ભાઈ, તું બબલા બબલી હારવાનો આપડે જવાય, કેટલા બબલા બબલી છે, હા તારી બધા એટલે વાત સમજી પડે. સહેલી જે થયું છે ને, કઈ સાલ પાસ થઈ ગયો? 67. હું તો 1933 સાલ માં સિવિલ ઇન્જિનિયર, બે ફ્રેન્ડ હતા, હું કન્ટ્રાક્ટર હતો 1933 સાલ માં. કેટલા વર્ષ થયા? 50-51 15 રૂપિયા બઉ થઈ ગયા. 15 રૂપિયા મહિનો ચાલે ઘર. હા, સસ્તું સારું થયું. એન્જિનિયર થયું સારું. એટલું મારે કહ્યું એન્જિનિયર થયું. મેં કહ્યું શું થયું? પોલીસ વાળા ખાતામાં શી કહ્યું? દેખાય મળે પોલીસ. ખાતામાં છે કે અહીંયા આવ્યા છે હમણાં? પચીસ 30-40 વર્ષથી મતભેદ પડ્યો છે મને ખબર નથી. એક દાડે પડ્યો તો એ વાત કહો ને. એક દાડે મતભેદ થઈ ગયો હતો, મારી ભૂલ થઈ ગઈ. એમની ભૂલ નથી, એ તો એમની થઈ હશે, પણ તમે કહો છો તમારી થઈ ગઈ. શું કહે છે? એ તો કહે છે કે એમની ભૂલ થઈ હશે, પણ તમે એવું કહો છો કે મારી ભૂલ હતી. હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નહીં પાડવું. એમને પડે તો વાંધો, ના પડે તો વાંધો નથી. મારે નથી પાડવું એટલે મારી જ ભૂલ કહેવાય. આમ કે ખુશી લાગ્યું મને તમને, તે મારે સમજવું છે. મને કહે છે અમારી મારા ભાઈ ની દીકરી ને લગ્ન છે, તે શું આપીશું? કે છે ચાંદી નું કબાટ ઉગાડું એમનું. આ કેવું તમે મને કબાટ મમ્મી ચાંદી નું દેખાયું? તમે કા તૈયાર છે તે આપજો ને. કહ્યું નવું બનાવું ત્યાં તો એટલે મતભેદ પડ્યો. કારણ કે તમારા મામાના દીકરાને તો આવડાવડા ચાંદીના તાટ આપો છો, એ તમારું ને મારું થયું કે અતિ મતભેદ પડ્યો. અમે તમારું અમારું નહીં બોલતા, આપણું બોલીએ છીએ. મૂર્ખ થઈ ગયા, આપડે મૂર્ખ પકડી ગયા. તમારા મામા દીકરા ને તો સ્વાદી ના મોટા આવડે ટાટ આપો છો. અહીં આગળ તમે આવો, હું એવું નહીં કેવા માંગતો. હું ફરી ગયો, હું એમ કેવા માંગુ છું કે 500 રૂપિયા રોકડા છો, બહાર નાનું આપો એટલે બધા પાતા છે. તમે ગોળા ને ગોળા રહ્યા પહેલે જ બોલો છો. મામા નીકળે આવડે ચાલ આપે 500 રૂપિયા રોકડા. હું તો પવન નથી એમને. પણ 10-15 વખત ના કર્યું. પણ એને તો હું આજ 15 વર્ષથી કે કરું છું. તમારે જયારે જોવા એરોપ્લેન માં જવો છું, હું જોવા સીધું. મારે પ્લેન જવું, તમે તો જુઓ કે મને એક ગયા ફેરા અહીંયા આવ્યો હતા, મૂકવા આવ્યો હતા ફક્ત પ્લેન માં, એટલું જ, અને પ્લેન માં ગયા હતા બસ. એ બાકી બે ને આપડે કહીએ તો ના દે, પ્રકૃતિ ના ઓળખીએ આપડે, પ્રકૃતિ ઓળખે ને. પંડિત મળેલા ને એમના ભાઈ બીજા બીકે પંડિત છે, એમના વાઈફ છે. હા જય સચિદાન. એમના હસબન્ડ બી અમારી જોડે ભણતા હતા, એમના હસબન્ડ બી અમારી જોડે ભણતા હતા. એમના હસબન્ડ છે ને બધે પડે તો હું જ્ઞાની છો, તાર પાડું હોય તો ના પડે, હું આમ ફરું તાર, હું આમ ફરું. કારણ કે અમારી જાગૃતિ એવર જાગૃતિ થઈ છે, રાત્રે 24 કલાક જાગૃતિ. ઊંઘે નઈ, ઉઘાડી વાંખે ઊંઘે કરે આખું જગત, તારા બોસ બોસ બધા ઉઘાડી વાંખે ઊંઘે છે, મળે કે કહેલું, પછી કહું કે એક્સપ્લેનેશન માગો, પેલું કહેલું આ પી કહેલું, અને પછી કહું એક્સપ્લેનેશન માગો. આઈ વોન્ટ ટુ એક્સપ્લેન યુ, પેલું આવડું મોટું આપી દઈશ, પણ એક્સપ્લેનેશન કરવાનું મારી એ છે જપવું ને. મેં તો આટલા બધા કપડા ધોવાના ચારે વાર આવે તે મશીન પર મળી મને ગમી ગઈ બધી રાત. આજે ઘરે એને આપી દે આજે જૂતા થી મારવાનો તો નથી આવવાનો, મારતો જ નથી, તું કઈ મને આવો શોખ હતો, કશું કાચું ન રહેવું જોઈએ, પણ વ્યવહાર માં કાચું રહે તો તે ભૂલ જ કહેવાય. વ્યવહાર માં કાચું, નીચે માં કશું કાચું ન રહેવું જોઈએ, નીચે માં કાચું રહેવું નથી, પણ વ્યવહાર માં જો કાચું રહેતો પણ ભૂલ કહેવાય. કાચું કેમ રહે, મનુષ્ય ના અવતાર માં આવે તો વ્યવહાર ચોખ્ખો ના થાય, શું કામ નું? લોરી જોડે મતભેદ પડતો હોય છે, આમાં જેની જોડે ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે, એક મુસલમાન કામ ગયો વડોદરામાં, મારે તો કડિયા કામ કરતો હતો, અને કડિયા કામ નો ઉપરી હતો, લેબર કોન્ટ્રાક્ટ હાથમાં. વર્તન માં હોય જુદી જાત ને, પણ બોલવા બોલો જ્યાં સાફ હોય ત્યાં સારું બોલે. પછી ગયો, એક જ રૂમ મોટી છે, બીજી તો સરદાર જેટલી જ છે, સાહેબ ક્યાં અમારે ગરીબ કે લીએ એટલા બહુ છે, વર્ષ ક્યાં સુધી જાય છે? એક રૂમ બેડરૂમ કહો, એ ડાઇનિંગ રૂમ કહો, એ સબ દે. તમે કહો વર્ષ ઝઘડો થાય તારે શું કરો, ક્યાં સુધી આવશો? એ ક્યાં બોલ્યા, વર્ષ સાથે ઝઘડા કદી નહીં, કદી નહીં. અરે એવું હતું છે વર્ષ નહીં, વર્ષ કહો હવે થઈ જાય તારે કડક થઈ જાય તારે કહો. હા દીદી અમારે ક્યાં હાલત હે, અમે જાણતા હે, એમ કહી હું મનાવી દઈએ, કે છે અમારી ક્યાં હાલત હે, તમે જાણતા હું કાંઈ કરીશ, તો મનાવી દઈએ. અરે આમ આ મનાવે કે તો આબુ જાવ લડકા જુદી કઈ નાખે જુદી, એ તો કે છે અમે ઇસકો હું નાખીને, પણ બીબી ને ખુશ રાખવા નીકળ, બીબી તો મારું પાન કે છે, મોડાનું પાન તમને કેમ લાગે, એ તો ઘરનો માસ તને શોખ હોય મારવાનો તો ભાઈ મારી નાખ અને પોલીસ ને ચડી કાઢી. તો પોચી રૂ રહે છે એ થઈ ગયો ને તને સીધો થઈ જાય. તો અહીંયા આગળ ખીલે બધેલું ખીલે બધેલા મારીએ તો શું થાય?